જામનગરમાં એક સોની આવતો ને 65% બહુ સુખી થઈ ગયો ને. જોજો આપણે હંમેશા ભગવાનને દુઃખમાં જ ભાગ પડાવવા જાય છે, સુખમાં કોઈ દી ભાગ નથી પડાવવા જતા. તમે કોઈ એવી પ્રાર્થના તમે જોજો, તપાસો ક્યારે એમ ભગવાનની પાસે આવીને કીધું, એ મહારાજ સુખ બહુ છલકાય છો, માગજો કાંઈ જોતું હોય. એક પણ બોલો કોઈ બોલ્યું હોય કે, અને દુઃખ આવે, એ ભગવાન જરા કંઈક મદદ કરો, હવે તો મારો ઢાંઢો ભાંગી ગયો. પણ 5 પૈસા વધી જાય ને મળે સંસ્કૃત પેલી સંપત્તિ છલકાવે ત્યારે ક્યારે એમ થાય છે, એ વાલા બહુ દીધું છે, માગ માગ તારે શું જોઈ છે વાપરવાનું કેજે. તે જામનગરમાં 100 ની 2 પૈસા વધારે કમાઈ ગયો, એને નાડ્યું તૂટકે ને એવો ભાવ એક ભક્ત તે ઘનશ્યામ મહારાજ પાસે આવીને કે પ્રભુ બહુ સારું કમાણો છો, કઈ જોતું જ કેજો, માગજો. પછી કેતા નહીં હોની માજેને કીધું નહીં, આવી પ્રાર્થના કરી, બીજી કોઈ પ્રાર્થના નહીં. એ બહુ છે, બહુ આવ્યું છે, ધાર્યું નહોતું એટલું કમાણો છું, રોજ આવીને કે કઈક જોતું જ કેજો, તમને જોતું ન હોય હું દઈ દઉં તો તમને ભાવે નહીં, માટે જોઈ એવું માગી લ્યો, કેજો. પછી મને કેતા નહીં તે કઈ કીધું નહીં, મારો આવો આવો ઠાકોરજી હલવાના કાને મારે કેવું કેમ, કેવી આઈડિયા મારી એને, જોતું હોય કેજો, એવું બોલ્યા વગર છૂટક્યો છે, જોતું હોય કેજો. પછી કેતા નહીં હોની માજાને કીધું નહીં, હા આ આવી ને બપોર એટલે સવારને હા બે ટાણા ગગલાઈને વિયો જાય, પણ મારો ભાવ થયો. અને એક દિવસ કોઈ નહોતું અને હોની માજાને આવ્યો હવારનું ટાણું, એ ગાને શ્યામ પ્રભુ વા અક્ષરાધીશ, તમારે કશી કમી નથી, પણ મને બહુ આવ્યું છો, ખૂબ સારું છે, કંઈ જોતું જ માગજો. અને ઘનશ્યામ પ્રભુ જામનગરનો બોલ્યો, રોજ શું ક્યાં કરે કેજો કેજો, તારે આંખ્યું નથી કોડા છે, આ હાથમાં કડા નથી, બે સારા સરસ મજાના સોનાના કડા બનાવી આવી દે. સોની જોઈ રહ્યો વાસ પ્રભુ, મારે આજ જોઈતું હતું, આજ જોઈતું, સરસ મજાના કરાવી દો એમાં શું. અને પ્રભુ સ્થિર થઈ ગયા, સોની માજાને સરસ મજાના કડા બનાવી ઘનશ્યામ પ્રભુને જામનગરમાં ધરાવ્યા. કહેવાની વાત શું છે, સુખ આવે ત્યારે ઠાકોરજીને કેવું જોઈએ, પ્રભુ જોજો માગજો, પછી કહેતા નહીં કીધું નહીં. હા પણ આ તો દુઃખ આવે તઈ બોર બોર જેવડા આંસુ પાડીને આવે. અને જુઓ ને પરીક્ષા આવે ત્યારે જ છોકરાઓ મંદિરમાં આટા મારે, બાકી કોઈ દેખાય નહીં, બધા ફિલ્મો માટા મારતા હોય. આ તો સારું છે, આવો છો તો આવવા દે છે. એટલે પેલા ગોરા શેઠાણી આપ્યું સીધું ગોર મહારાજ પાસે, આપી આવો, આવી ખડકી ખકડાવી દુર્ગાશંકર બહાર આવ્યા, અરે શેઠ તમે, હા સીધું આપવા આવ્યો છો, કાલે 12 વર્ષનું પારું પર્વનો દિવસ, જમજો આશીર્વાદ દેજો. દુર્ગાશંકર કે શેઠજી માફ કરજો, સીધું તો એક જણાને આવી ગયું છે, હું તમારું સીધું નહીં લઈ શકું. અરે આવી ગયો હોય તો રાખો ને પછીના દિવસે ખાજો. ના બાપા, જેણે આજે દીધું છે એ કાલે એ દેશે, હું આગલા દિવસનું નથી રાખતો. જેણે આજે મોકલી દીધું કાલ માટે, એ કાલે પરમ દિવસે માટે કોઈને કોઈ મોકલવાનો છે, હું એવી રીતે સંગ્રહ નથી કરતો, લઈ જાઉં. હે શું વાત કરો, હા અરે કામ નહીં, આ નહીં તમે લઈ જાઓ, મારા ઘરમાં નહીં. એક દિવસનું ઠાકોરજી આપ્યું, બસ આજે આપ્યું કાલે આપશે. શેઠ વિચારમાં પડી ગયો, તે વિચાર કરો, કાલનું નથી, કાલનું આવ્યું છે પરમ દિવસો નથી. એ માણસ એમ કહે છે કે હું રાખતો નથી, જેણે આજ દીધું છે એ કાલે દેશે. શેઠ રૂમાલ ઢાંકીને વિચારે ચડી ગયો કે આમાં ગરીબ કોણ ને તવંગર કોણ, વાત આવે ને વિચારમાં, જો કેવી કેવી પેલી શેઠાણીએ વાત માંડી. શેઠ આવ્યા હો, શેઠાણી પાસે થાળી મૂકી, આ શું કર્યું તમે, લોભની મૂર્તિ. શેઠાણીને ખબર હતી, એણે જ મોકલાવી દીધું હતું, એણે જ મોકલાવી દીધું હતું, નેચર જાણતા હતા કે આ સંતુષ્ટ બ્રાહ્મણ છે, આજે આવી જાય પછી લેતો નથી, એટલે કોઈની પાસે સીધું મોકલાવી દીધું હતું, પછી શેઠને મોકલાતા. શેઠ આવ્યા, આ તમે શું પાછું લાવ્યા. અરે શેઠાણી જોતો ખરી, બ્રાહ્મણ બ્રાહ્મણ બ્રાહ્મણ, મેં આપવા ગયો તો કે એકનું સીધું આવી ગયું છે, હું હવે ન લઉં. અરે પણ તો બીજે દિવસે ખાય ને, લઈ ગયા છે ત્યાં પાછું છોડું લવાય. અરે એ મેં બહુ આગ્રહ કર્યો, તું મને ગગલાય માં. પણ એ કે હું રાખતો નથી. હે, ના પાડી દીધી. હા, કે આજ જેને આપ્યું છે એ કાલે આપી જ રહેવાનો છે. શેઠાણી કઈ કઈ વિચાર આવે છે. હા, તે કીધું તું કે એને આશીર્વાદ મળશે ને તો આઠમી પેઢીનું થઈ જાય છે. ખરેખર એનો એવો આશીર્વાદ મળ્યો ને, મારો દિમાગ ખુલી ગયું, હૈયું ખુલી ગયું. જેઠાણી જેની પાસે કાલનું નથી એને આટલો સંતોષ છે, અને મને હાથ પેઢીનું છે તો સંતોષ નથી. બળી એમાં દિવાળી, કાલથી શેઠાણી આપણા દરવાજા ગરીબોને માટે ખુલ્લા મૂકી દેજો. આપણે ભગવાનને ભરોસે જીવશું, ભગવાનને ભરોસે જીવ. એક બ્રાહ્મણને જો આવી રીતે આપી રહેતો હોય તો આપણે એને ભરોસે રહીએ તો આપણને શું નહીં આપે? આપણે કાંઈ ચિંતા કરવાની? બસ જો સુખી થઈ ગયો, નહીં તો દુઃખી હતો. અરે આ વાત ખોટી થોડી છે, આ કઈ મનોરંજન થોડું છે. એમ ગીતામાં ભગવાને કીધું છે ને, મારો ભક્ત થાય છે, મારો આશ્રય કરે છે, યોગ ક્ષેમ વહામ્યહ, હું એનું ભરણ પોષણ કરું છું. કેવી રીતે વહન કરું છું? ગધેડો ભાર ઉપાડે એમ સાહેબ. વહામી, તે શ્રીધર સ્વામી ગીતાની ટીકા લખતા હતા, દદામી યોગ ક્ષેમ વહામ્યહ. વહામી આવ્યું ને એને ખટકો લાગ્યો. ઠાકોરજી વહન કરે, ઘોડા બળદા ગળદની ગધેડાની જેમ વહન કરે, દદામી હોવું જોઈએ. તેણે કલમથી ચેકો મારી દીધો, વહામી કાઢીને દદામી કરી નાખ્યું ગીતામાં. અને પછી એને સંધ્યાનો સમય છે, નાવા માટે નદીને કિનારે વહી ગયા. એ વખતે આ બનેલી વાત, એક છોકરો આવ્યો માથે મોટો ટોપલો, એમાં લોટ દાળ શાક બધી વસાલા સીધો સામાન મોટો ખાસો ભરીને, 15 દિવસ ચાલે એટલું સીધું સામાન. એ છોકરો આંગણામાં આવી સાદ પાડ્યો, ગોરાણીમાં એવું મીઠું બોલ્યા ને ગોરાણી બહાર આવ્યા. હા લ્યો આ સીધું સામાન રાખો, અમારે શેઠે મોકલ્યું છે. હા હા બેટા વાંધો નહીં મૂકો. હા પણ દીકરા આ તને મોઢામાંથી લોહી કાં નીકળે? લોહી દદડ્યા, બુંદ બુંદ બુંદ બુંદ એમનો લોહી ચાલ્યું જાય. આ શું થઈ ગયું? આવો માસૂમ છોકરો બેટા તને જોઈ વાલો લાગે અને તને આ મોઢામાંથી લોહી કેમ નીકળે છે? ગરાણીમાં માફ કરજો, તમે કંઈ કહેતા નહીં, પણ હું સીધું લઈને આવતો હતો ને, રસ્તામાં તમારા પતિ મળ્યા, એને મેં મારા જીવ ઉપર મને એવો ઘા માર્યો ને એટલે લોહી નીકળ્યું છે. એ તમે તમારા પતિને કહેજો કે સીધું દેવા આવતો હતો તો એને જીભ ઉપર શું કામ ઘા કર્યો? એને ઘા માર્યો એટલે આ લોહી નીકળ્યું છે. અને છોકરો અદ્રશ્ય થઈ ગયો. એ કોઈ નહોતો, પણ કોણ હતો? ભગવાન કૃષ્ણ હતા. શેઠાણી રાહ જોવે છે, હમણાં આવે એટલે ઉતરી નાખું. આવ્યા, તમે તો કેવા છો? આ સીધો સામાન મૂકવાવાળો છોકરો આવતો હતો, રસ્તામાં તમને મળ્યો, અને જુઓ આ લોહી એનું પીડ્યું. મને કોઈ રસ્તામાં મળ્યો નથી. અરે એમણે કીધું મને રસ્તામાં મળ્યા ગોર બાબા, અને આ સીધું સામાન આપવા જાવ છે એમ કીધું, તોય મને મારી જીભ ઉપર ઘા કર્યો અને આ લોહી દદડી ગયું. હે, તને એમ કીધું? ધ્રુસકે ધ્રુસકે શ્રીધર સ્વામી બેસીને રડવા માંડ્યા. ગોરાણી સાંભળી લ્યો, ભૂલ મારી જરૂર છે, મેં ગીતા ઉપર ચેકો માર્યો ને એની જીભ ઉપર ચેકો પડ્યો, કાપો જીભ ઉપર પડ્યો કે મારા વેણ ઉપર આને આ ઘા કર્યો. વહામી જ છે, દદામી નહીં, હું દેવડાવા કે એમ આમ નથી આવતો, ભાર ઉપાડીને મારા ભક્તોને આપવા આવું છું, એ જ તો મારો ભગવાન પણ છે, હું વહન કરું છું. અને શ્રીધર સ્વામીએ પાછો સુધારો કરી નાખ્યો, વહામી જ છે, દદામી મૂકી શક્યા હોત ને. તમે જો એક એક શાસ્ત્રના કાંઈ ઉપાડે, અને આ આપણો બોજો એ નહીં ઉપાડતા હોય તો કોણ ઉપાડતું છે ભાઈ? એ તો આપણને ખબર નથી, આપણને ખબર નથી, પણ ભાઈ ઉપાડે છે કોણ? એ જ ઉપાડે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમાં સ્વાન તાણે. શકટ એટલે ગાડું, ગાડું ભરેલું ભાર સાથે, મોટો ભર ભરેલો, એની નીચે ગાડા છે, કૂતરું ગરી ગયું, એટલે બળદ આખું ગાડું ખેંચે, તો કૂતરાને પૂછડી પટપટાવતું હાલતો હલતું એમ કે આ બધું હું ઉપાડું, આ બધું હું ઉપાડું. શું નરસિંહ મહેતાએ વાત મૂકી છે, હું કરું એ જય જ્ઞાનતા, શકટનો ભાર જેમાં સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વયેણી પેરે, બધાની આ સમજણ છે, સૃષ્ટિ મંડાણ છે સર્વયેણી પેરે, પણ જોગી જોગેશ્વરા કોક જાણે હું કરું હું કરું એ જય અજ્ઞાન સાર. એ તો કોઈ સતજોગીઓ જાણે છે કે ભાઈ આ તો ઉપાડનારો કોઈ બીજો છે, અને આપણે કૂતરા જેવા થઈને માનીએ છીએ કે આ બધું હું વહન કરું છું. મોહમ્મદ પૈગંબર સાહેબ પથારીએ સૂતા છે, મૃત્યુના દિવસો ગણાય છે, રાત પડી ગઈ છે, બનેલી ઘટના છે. એક બે પ્રસંગ કહીશ પછી આગળ વધી. ઊંઘ આવતી નથી, પડખા ફેરવે છે, કેમ આજ હું નીંદ નથી આવતી, કેમ બેચેની થાય છે, કેમ મને પ્રાણ પીડાય છે, આટલી ખુદાની બંદગી કર્યા પછી મને અશાંતિ કેમ છે. તાળી પાડીને પત્નીને બોલાવી, આવ્યા, હં મને નીંદ નથી આવતી હો, મને ચેન નથી, મને અજંપો થાય છે, ક્યાંક કચાશ છે. મેં તપાસ્યું, મારાથી ભૂલ પડી નથી. ખુલે ખુલ્લું બોલ ને, તે કઈ ભૂલ કરી છે? આજ આમ કેમ થાય છે? આંખમાં આંસુ આવી ગયા કે હા, મેં ભૂલ કરી છે. શું કરી છે? તમે બીમાર છો ને, અને મને થયું કે રાત પડે અને કાંઈક તમને ઔષધની જરૂર પડે. મેં અભાગણીએ 5 દિનાર સાચવીને મૂકી રાખ્યા છે. મોહમ્મદ પૈગંબરની જીવનની હંમેશની એક રીતિ હતી કે રાત પડે ત્યારે ઘરમાં કશું જ નહીં રાખવા, બધું જ આપી દેવાનું, સાવ ચોખ્ખો ઓટલો કરી નાખવા. જેને આજ આપ્યું છે એ કાલ આપવા. શું કેવી કેવી લોકો જીવા છે જો તો ખરા. તમે કોઈ દિવસ કાંઈ ન હોય, 5 દિનાર રાખ્યા ઔષધને બાને માફ કરજો. અરારા, એટલે અજંપો છે, અજંપો છે. મારું મોત બગાડીશ તું, શું કરું? તો કે જે આપતો રહે છે ને હંમેશા આટલા આટલા વર્ષોથી, એ લેનારો પણ મોકલતો હોય. એટલે બારણું ખોલીને આપવા માટે નીકળી જાઓ, એ ભગવાન લેનારો પણ છે ને દેનારો પણ. જોજો કેવી મોટી વાત છે. આપણે ઘણાને દઈએ છીએ એમ માનીએ છીએ કે ફલાણો લે છે ને ફનાલો લે છે ને પેલો લે છે ને હું આપું. અરે ભાઈ નહીં, દેનારો પણ એ છે ને લેનારો પણ એ છે. જાઓ લઈને નીકળો, ત્યાર પછી જ મને ચેનની ઊંઘ આવશે. અને એમના પત્ની 5 દિનાર અરબસ્તાનનું ચલણ દિનાર એ લઈને બહાર નીકળ્યા, ને જેવો દરવાજો ખુલ્યો ત્યાં એક ભિખારી ઊભો છે. ઓહો, શું મારે બહુ જરૂર છે દ્રવ્યની, કાંઈ હોય તો આપશો? માં લ્યો, આ 5 દિનાર છે, લઈ જાઓ. બહુ ખુદા તમારા અચ્છા કરે. દરવાજો બંધ કર્યો. મોહમ્મદ પૈગંબર સાહેબ નિરાતે બંદગી કરી અને એ જ ક્ષણે એમને શરીર છોડી દીધું. કેવી મોટી વાત છે. એક ભગવદ્ ભક્ત, સુખી પરિવાર, એક લાડકી દીકરી. દીકરીએ કહી રાખેલું, બાપ પિતાજી કોઈ સુખ સંપત્તિ વાળા હોય એવાને મને નહીં પરણાવશું, પણ જે ખુદાનો બંદો હોય, ભગવાનનો ભક્ત હોય, પરમ સંત હોય, સંત વૃત્તિથી જીવતો હોય એવો કોઈ યુવાન મળે તો મને પરણાવજો, નહીંતર મારે પરણવું નથી. આવું એને કહી રાખ્યું. મા બાપ ઘણી જગ્યાએ જોઈ રાખે, એ તો ખૂબ પૈસાદાર હતા. એમાં એક ગરીબ માણસ મળ્યો, પણ સાવ સામાન્ય ગરીબ, સીધી અતિ ગરીબ. પણ ભક્તિ એટલે ભાઈ નરસૈયાનો અવતાર જુઓ. એટલે એમને થઈ ગયું કે આ યુવાન છે ને આંખમાં ઠરે છે દીકરી માટે. એટલે વાત કરી, અમારી દીકરી છે, તમારી સાથે છે, તમારે પરણવાની ઈચ્છા ખરી? તો કે જેવી ભગવાનની ઈચ્છા, સામેથી આવતા હોય એ હરિની ઈચ્છા હશે, હું ક્યાંય ખોળવા જતો નથી. લે, એને પરણાવો હોય તો પરણાવે. એટલે ભાઈ પરણાવો છે તો પરણશું, એને એમને રાખવો હોય તો એમને જ છે, છે કઈ સંકલ્પ? ધામધૂમથી પરણાવ્યો, કોઈ પણ કર્યાવર લીધા વગર નીકળી ગયા. તૂટેલું ફૂટેલું મકાન, એકાદી ખાટલી, એકાદી માટલી, એ બધીની સંપત્તિ. ઘરમાં પ્રવેશ કર્યો, બેઠા જ્યારે બધું જોયું, આમ આમ જોઈએ રાખે છે, એમ એક દોરડું લટકે, દોરડામાં એક લુગડું બાંધેલું, એમાં શું હશે? એના પતિને પૂછ્યું કે આમાં શું છે? તો કે એમાં જમતા 2 રોટલા વધ્યા છે ને એ બાંધ્યા છે. ઠીક ઠીક, આમાં શું? મારે જાણી લેવું પડે ને તમારી પાસે સંપત્તિમાં શું છે. ચારે બાજુ બધું ખાલી હતું, કાંઈ જ નહોતું, કાંઈ જ નહોતું ને. આંખમાંથી આંસુની ધાર થઈ. ઓહો, એના પતિએ કીધું, દેવી મેં તમારા પિતાને કહ્યું તું મારી પાસે કાંઈ નથી, હું તો હરિભજન કરવા વાળો માણસ છું, એને જમાડવું હોય તો જમાડે, ભૂખ્યો રાખે ભૂખ્યો રાખે, હા જો કાંઈ નથી, હવે તમને જોયા પછી આંખમાં આંસુ આવતા હોય તો મારા ઉપર નારાજ ના થશો, મેં તો પહેલેથી કહેલું છે. એમની ધર્મપત્નીએ કહ્યું કે પતિદેવ આ ઘરમાં કાંઈ નથી એટલે નથી રડતી, પણ તમારી ભક્તિ ને બંદગી માટે રડું છું. કેમ? તો કે આવી ભગવાનની ભક્તિ કરો છો ને છતાંય બે રોટલા બાંધ્યા, આ બાંધ્યા શું કામ? એ દેનારો છે તો આ બાંધી શું કામ રાખ્યા? ત્યારે પેલાને ભૂલ સમજે, ઓહો આ તો મારા કરતા સવાઈ ભક્તિ ઘરમાં આવી છે. કેવા કેવા જીવનારા છે તમે જોવો તો ખરા, અડધી રાતી આપણને ટાઈટ છોડી જાય. હે, આ બધી આ બધું સાંભળી સાંભળી દેખ પહેરી લેવાનું મન થઈ જાય. હા વાત મૂકતા એવું નથી, આ તો વયા મૂકીને બીજા જાય. આપણે માંગરોળના ગોવર્ધન શેઠ દુકાન માંડી, તમે જુઓ કેવી વિશિષ્ટ વાતો છે, કેવી દુકાન માંડી છે. જો કોઈ લેવા આવે, ઘી ગો ખાંડ લોટ અનાજ કરિયાણું બધું જે કઈ આવે, પૈસા આપે તો લઈ લે, ન આપે તો સ્વામિનારાયણ ખાતે. ઓલાનું પૂછે નહીં તારું નામ શું, મનજી પ્રેમજી કાનજી ભૂરજા, જે કઈ કઈ કઈ પૂછે જ નહીં, કોઈના નામે નહીં. 5 કિલો ખાંડ ગોળ ઘી, 10 કિલો માણ, 2-5 કિલો ગુણિયા, જે કઈ હોય લખે, સ્વામિનારાયણ ને ખાતે. લો હરિભક્તો બધા સહાનુભૂતિ હોય, બધાને વાત ખબર પડી, મુક્તાનંદ સાહેબ ઉત્સવમાં આવ્યા છે, ગરડામાં વાત કરી, સ્વામી આ માંગુરાના ગોવર્ધન શેઠ સ્વામિનારાયણ સાહેબ ભજન કરે, શ્રીને આશ્રિત, બહુ સારા હરિભગત, એનો વાંધો નથી, પણ વ્યવહાર આખરે વ્યવહાર છે, તો જે આવે એને આપે ખરા, પણ સ્વામિનારાયણ ખાતે લખે તો કોણ ભોજોભાઈ દેવા આવવાનો છે? વાત એ સાચી ને, હવે આપણે ખબર પડી જાય સ્વામીના ખાતે લખ્યું છે તો આપણે દેવા જાય, જોયું ના પાડે સત્સંગી છે તો, સત્સંગી છે તો ના પાડે છે, તો ઓલા તો કેમ દેવા આવે, અને આજે દેવું નથી તોય ના પાડે છે. એટલે સ્વામી તો મર્મના જાણતર છે, બધું જાણે છે, પણ હરિભક્તોને સમાધાન થાય એટલે શ્રીજી મહારાજ પાસે અક્ષર ઓરડીમાં આવ્યા, પ્રણામ કર્યા. કેમ? મહારાજે પૂછ્યું, સ્વામી કેમ આવ્યા? તો કે આ માંગરોળથી હરિભક્તો એક ફરિયાદ લાવ્યા છે, તો જરા મને કહ્યું તો આપની સાથે બેસીને વાતચીત કરી લે, સાંભળો એમને. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજે શું છે તમે જ કહો ને? તો કે આવું છે, ગોવર્ધનભાઈ આપે છે બધું, પણ સ્વામિનારાયણ ખાતે લખે છે. તે મહારાજ હરિભક્તો એમ કહે છે કે વ્યવહાર તો વ્યવહારની રીતે થાય, જેણે લીધું હોય એનું નામ લખે તો સારું, તો વ્યવહાર ચાલે. એટલી તમે ગોવર્ધનભાઈ તમારું માન છે, બીજાનું કોઈનું માનતા નથી, એટલે તમે ભલામણ કરો ને કાંઈ કાગળ લખી દો. તમે હવે જાય છે ઘરે, તેને આપીએ કે મહારાજ આવું કીધું છે, જેનું હોય એનું નામ લખવું. મહારાજ કે સ્વામી શું કીધું? તો કે મહારાજ પ્રભુ એ જેને આપે છે ને એમાં એવું જ લખે છે, સ્વામિનારાયણને ખાતે, સ્વામિનારાયણને ખાતે. શ્રીજી મહારાજ ઊંડો શ્વાસ લઈ ગયા, સ્વામી ઓહો અમારે માથે નાખ્યું ને, માટે હવે અમારે જ પૂરું કરવાનું રહ્યું, લ્યો અમારે ખાતે માંડ્યું એટલે હવે અમારે જ બધું આપવાનું રહ્યું, લોક આપે કે ન આપે પણ મારે માથે નાખ્યું એટલે મારે જ આપવાનું છે, મારે જ. સાંભળીને કરતા નહીં હો, નળિયાય નહીં રે, ના ના સાચી વાત છે, હું એટલે કહું છું સાંભળીને નહીં કરતા, જીવમાં હોય તો કરજો. એટલા માટે પેલા લોકો છે ને મરી ફીટવા માટે તૈયાર થઈને બેઠા છે કે ન હોય તો ભૂખ્યા મરી જાય. હવે તમે એકટાણું ભૂખ્યા નથી રહી શકતા, પાણીને બદલે કોકા કોલા પીવા જોઈએ છીએ, અને સ્વામિનારાયણ ખાતે કરવા જાવ તો શું થાય, ઓલું આવે? પણ ઓલા તો મરદાનગીથી બેઠા છે, આવે તો આવે, ના આવે તો પ્રાણ રાખવો જ નથી ને, કઈ રાખવું જ નથી ને. નરસિંહ મહેતા થવું આમ જોવો ને તો આમ હેલું, કારણ કે એને વ્યવહારનો ઉલાળ્યો કરી નાખ્યો. છોકરા વરવા હોય તો વરે, પરણવા હોય તો પરણે, ન પરણે એમનો રખડે વાંઢા રખડે, જે થયું થાય, કઈ નાક ધરમ શરમ મૂકી જ દીધી, લ્યો તેવડ હોય તો મુકાય, નકર મુકાય. હવે તમે નીકળ્યા હોય, તમારા છોકરી કે છોકરા છોકરી હોય એ 30-32 વર્ષના થઈ ગયા હોય, તમે બહાર નીકળો તો શું તમે મૂછું વળચડાવતો તો નીકળો, નીચી થઈ જાય મૂછ, હે તરત કોઈ કે પછી મું હાલે છે, શરમ આવે ને? નરસિંહ મહેતા નથી આવતી, એટલે એવી મરદાનગી હોય તો થાય, એટલે જીવમાં હોય તો કરાય, નકલ કરાય નહીં. એટલે શંકરાચાર્યજી કીધું છે કે મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ. છે ને, પણ જો જીવનારા જીવે છે ને, હરિને આધારે જીવનારા જીવે છે, એ તો અનંત કોટી બ્રહ્માંડોને, અરે આ હિંસા કરીને જીવનારા ગાયોને, ગાયો તો ભગવાનને કેટલી વાલી છે. આપણે લોકો બધા કહે છે ને, આપણે પૂર્વજ વાંદરા હતા એવું ઘણા કહે છે, એ તો જે કહે છે એના હશે. આપણે તો મનુના વંશ જ છીએ, કે આપણે થોડા વાંદરાના છીએ. અને ખરેખર જે કેનારા છે ને, એને તમે નિરખીને જોજો, તમને લાગશે ધીમે ધીમે આ વાંદરા જેવું. લાગશે તમને, જોજો. પણ એ વાતને તમે અધૂરી મૂકો. પણ કોઈ એમ કે આપણી માં કોણ હતી, તો આપણી માં પૂર્વે ગાય હતી. ગાય માતા છે, કેવી માં! હવે એનો મહિમા તો કેટલો કહેવાય. પણ આ એ ગાય અસલ ગાય હોય, એ જો અસલ ગાય. કસાય લોકો ગાયને કાપનારા હોય એને ભગવાન આપે છે, જેને હિંસા કરનારા છે એને ઠાકોરજી આપે છે, તો પછી જે એને ભરોસે જીવે એને ભગવાન ના આપે? એનો આધાર જેને રાખ્યો છે એને ના આપે? પાપીઓને ખાવા આપે છે, તો જે એનો ભજન કરીને બેઠો હોય એને તો આપે જ. સાચી વાત છે, પણ આશ્રય હોય, વિશ્વાસ હોય તો. એટલે કહ્યું કે શંકરાચાર્ય, મૂળ જહી ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. પણ પછી કીધું, આટલું કરીને માનવાનું નહીં, નહીતર તો હું જ આફ્રિકામાં તમે કાળિયા લોકો જાઓ ને, એ બહુ સંતોષ. હા, તમે એના શર્ટના વખાણ કરો ને તો તમને દઈ દે. હા, ગમે છે લઈ જાઓ, કાંઈ એવો નિષ્ફિકરા હોય છે તો એનાથી કાંઈ સત્પુરુષ થઈ જાય છે? નહીં, પાછળ લખ્યું એટલે શું, આ માં સંતોષ માનો અને ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ માટે. કેમ કે પૈસો ગંભીરો ભેળો કર્યો હોય છે તો એ કે અંતકાળે કંઈ કામ આવવાનો નથી, એ કાંઈ તારું રક્ષણ કરવાનો નથી. નંદરાજાની વાત સાંભળી છે ને? નંદરાજા કેવો લોભી પૂર્વે થયો, નંદરાજા એની કથા તમે સાંભળો છો. એને દ્રવ્ય ભેળું કરી કરીને એની પાસે એક વરા ભગવાનનું અસ્થિ હાડકું કે આવી ગયું હશે, તો એ દરિયાના ઊંડા કેવા તળાવ સરોવર એમાં પગ મૂકેલ, પાણીમાં માગ થઈ જાય ને ત્યાં જઈને બધો સંપત્તિ ગોઠવી દે અને એ નીકળી જાય, પાણી પાછું ગોઠવાઈ જાય, કોઈ અહીંથી અડી શકે એવી એને સલામત જગ્યા ખોલી અને એ હાડક્યું પાસે ને પાસે રાખે, એક ચાંદીની ડાબલીમાં, હવે તો રાજા સમ્રાટ, પાઘડીમાં એક ડાબલી, એમાં એ હાડકું રાખે અને જેટલો ભેળો થાય લઈ કોઈ ત્યાં હાલે, પાણીમાં જેવો પગ દે જગ્યા થઈ જાય ને બધું ગોઠવી પાછો વળે, પાણી ગોઠવાઈ જાય, પછી મેલમાં સુઈ જાય. અને એવો કંજૂસ નીકળ્યો કે આખા નગરોમાં એના જેટલા જ્યાં એના નગરોનો વિસ્તાર હતો બધેથી દ્રવ્ય એને ખેંચી લીધું, રોકડ રૂપિયો ન મળે ક્યાંય. છેવટે એક ઊંટ વેચવા કાઢ્યું કે જો કોઈ લે તો ખબર પડે ક્યાં છે પૈસો, તો કોણ લે કોઈની પાસે હોય. એમાં એક મુસલમાન વિધવાબાઈ ને એનો એક છોકરો નાનો 5-7 વર્ષનો, એણે ઊંટનું વેન કર્યું કે મને માં લઈ જ દે, લઈ દે, લઈ દે. તો પછી એના છોકરાને શાંત પાડવા માટે, બાપ તો છે નહીં છોકરાનો, આનું કોણ, એટલે એના બાપને દાટેલા એક કબરમાં જઈને એને ત્યારે મોઢામાં પૈસો મૂક્યો હશે મરતી વખતે, દાટે ને ત્યારે એણે દોકડો કાઢ્યો અને એનાથી ઊંટ ખર્યો, એક દોકડામાં એક ઊંટ, એ ઊંટ ખરીદ્યો. અને નંદને ખબર પડી એ દોકડા હજી છે અને ક્યાંથી કાઢ્યો, તો કે માલિક અહીંથી કાઢ્યો, કબર ખોદીને કાઢી લીધા. નંદરાજાએ બધા નગરોમાં કબરો ખોદી ખોદીને મોઢામાંથી બધા દોકડા કાઢી કાઢીને પછી ભેળો કરીને દરિયા મૂકી દીધો. આવો પછી નારદજી જાયલા રે, આવ્યા ત્યાંથી, હો નારાયણ નારાયણ નારાયણ નારાયણ કરતા, ઓલો રાજ કચેરીમાં આયા એને ઘરે આવ્યા ને એના રાણી પાસે આવ્યા, નારાયણ કીધું આવો પધારો પધારો મુનિરાજ, બેસો બેસો, જળપાયું બેઠા. નારદજી તો અષ્ટમ બષ્ટમ વાતો કરીને પછી કીધું કે તમારા ઉપર રાજાને હેત કેવું, અરે આંગળી તૂટ, મને મને જો ન જોવે ને તો મરી જાય, આટલું બધું હેત. ખોટું છે, બ્રહ્મા છો, તમારી પેલા એક રાણી હતા એના ઉપર બહુ હેત, એ મરી ગયા પણ એના ઉપર બહુ વેદ હોય નહીં, કોઈ દી યાદ નથી કર્યા, અરે યાદ કરવાની ક્યાં જવા દો છો. તો એ મરી ગઈ ને એનું હાડકું પોતાની પાસે પાઘડીમાં રાખે છે. નારદજીને હળગાવતા આવડે એવું કોઈને આવડે નહીં. હવે એ હાડકું તો સંપત્તિનું હતું, મૂકવાનું વરા ભગવાનનું, હવે એને ચાવી ખૂંચવી લેવાય નારદજી હિસાબ માંડ્યો. એ આગલી રાણી ગુજરી ગઈ ને મરી ગઈ ને એનું હાડકું છે, એ રાખે છે ડાબલીમાં, રોજ પૂજે છે ને બેળું બેળું રાખે છે. તમે ઘરે બપોરે જમવા આવે તો જોજો, એ પાઘડી મૂકશે ને જમવા બેસે, ધીમે ધીમે ડાબલીમાં જોજો હાડકું ન નીકળે, તમે કહેજો હું માથું મુંડાવી નાખી, ભલે મુંડેલું રહી. અને ભાઈ બપોરે ભોજન કરવા આવ્યા, જમવાનું પીરસી દીધું, બૈરાઓ ચાલાક, ધીમે ધીમે પાઘડી મૂકી દીધી, ત્યાં ગયા, જોયું ડાબલી નીકળી, ખોલ્યું આવડું હાડકું. સાધુ ખોટું ન બોલે, સાધુ ખોટું ના બોલે. લઈ લીધી, ચૂલો તો ચાલતો જ તો, નાખ્યું ચૂલામાં, ભળ ભળ ભળ ભળ બળીને બસ, જમતા જમતા જ ઉચકે, તમે ને મારા ઉપર હેત. અરે પણ જમી જમી કેમ લેવા, જમી ઓલી મરી ગઈ એને કેટલા વર્ષ થયા, હતે પણ એને શું છે જમતા જમતા ઉખેડવાની વાત, તમારા ઉપર જ મને હેત છે, મરી ગઈને કેટલા વર્ષ થયા તો એના હડક્યા રાખો છો, ભેળા ને ભેળા કચેરીમાં જાઓ તો પાછા ભેળા હડક્યા રાખો છો, અરે શેની વાત કરો છો, શેના શું ચાંદીની ડાબલીમાં શણગારીને હાડક્યું રાખો ને પાઘડીમાં પાઘડીમાં રાખો છો ને પાછા મને તમે કહો છો તમારા ઉપર હેત, તમારા હેત મારા ઉપર હેત, તો હું કામ એનું મરેલીનું ભેળું હાડક્યું રાખો છો. અરે પણ તે કે નાખ્યું ક્યાં, નાખ્યું ચૂલામાં બળીને ભાસમાં. હે હે ગયો ગયો એ નંદ, ગયો ગયો તે દિન ઘડી ને આજનો. સંપત્તિ આમ ગઈ, કઈ કામમાં આવી? હા તો હવે સાંભળો, એક ગામમાં સાધુ આવેલા, કીર્તન ભક્તિ કરે અને કીર્તન ગાય, રે શ્યામ તમે સાચું ના, બીજું પછી કીર્તન ઉપાડે, રે સગ પણ હરિવર નો સાજો, બીજો બાધો ક્ષણ ભંગુર કાચું, રે સગ પણ હરિવર નો. એક મહિલાએ સાંભળ્યું, મુખડું યાદ રહી ગયું, રે સગ પણ હરિવર નું સાચું. બ્રહ્માનંદ સ્વામી નો કીર્તન અને સહજાનંદ સ્વામી પ્રત્યે ભક્તિનું અનુપમ હૈયાનું હેત. પણ એ રાગ અને શબ્દો એ ઓલી બાઈને હૈયે રહી ગયા, આટલો જ ટુકડો, રે સગ પણ હરિવર નો સાચું. એ ઘરકામ કરે, જે કાંઈ કરે, છાણા થાપે, વાસીદુ કરે, અનાજ દળે, જે દળે, પણ આટલી જ પંક્તિ બોલી રાખે અને એમાં હરિવરનું ભજન થઈ રાખે. જોવો નંદરાજાએ સંપત્તિ ભેળી કરી પણ જીવ લઈને ગઈ, અને બ્રહ્માનંદ સ્વામીને એક જ ટુકડોનો હરિવર આવે, સહજાનંદ સ્વામીનો છોકલું હલે, રે સગ પણ હરિવર નું સા, અને આમ જોવે છોગલા વાળું, વળી પાછું કે રે સગ પણ હરિવર, આમ વળી જોવે, વાહ રે વાહ, ડોશીએ ભજન માંડ્યું છે ને, આખી જિંદગી આમનમ કરતી રહી, એટલું જ યાદ, એટલું જ યાદ, હરિવર હરિવર ભજન થાય. જો કેટલી મૂડી ભેળી થઈ ગઈ, એમ કરતા પછી એ ડોશીનો અંતકાળ આવ્યો, તોય મુખમાં એમ છે, રે સગ પણ હરિવર નો સા. અને શ્વાસ છેલ્લો, અજવાળા પથરાયા, અવકાશમાં તેજ ફેલાયું, આમ દિવ્ય સહજાનંદ સ્વામીની મૂર્તિ ત્રણ છોગલા વાળી બોલતી બોલતી અવકાશમાંથી નીચે ઉતરી, ડોશી રે સગ પણ હરિવર નો સા. આવી જાઓ આ વિમાનમાં, શ્રીજી મહારાજે બે હાથ પકડી ડોશીને દિવ્ય દેહ આપ્યો, ભૌતિક દેહનો ત્યાગ કરાવ્યો, પોતાના વિમાનમાં બેસાડ્યા, અક્ષરધામમાં ડોશીને લઈ ગયા. આ મૂડી કામ આવે એટલે શંકરાચાર્ય કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોહમતે. હા પૈસો જોઈએ, પૈસાનો મોહ ન જોઈએ.